શ્રીપદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 41મો અનુક્રમણિકા પ્રમાણે તુલાધારના સત્ય અને સમતાની પ્રશંસા, સત્ય ભાષણનો મહિમા, લોભ ત્યાગના વિષયમાં એક શૂદ્રની કથા અને મુક ચાંડાળ વગેરેનું પરમધામ જોવું. બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, જો મારા પર તમારી કૃપા હોય તો તમે તુલાધારના ચરિત્ર અને તેના અનુપમ પ્રભાવનું પૂરું વર્ણન કરો. શ્રી ભગવાન બોલ્યા, જે સત્યનું પાલન કરીને લોભ અને દોષ બુદ્ધિનો ત્યાગ કરીને પ્રતિદિન થોડું દાન કરે છે, તેના દ્વારા દરરોજ ઉત્તમ દક્ષિણાવાળા 100 યજ્ઞોનું અનુષ્ઠાન થતું રહે છે. સત્યથી જ સૂર્યોદય થાય છે, સત્યથી જ વાયુ વાય છે, સત્યના પ્રભાવથી જ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી અને ભગવાન કચ્છપા પૃથ્વીને પોતાની પીઠ પર ધારણ કરે છે. સત્યના આધારે જ ત્રણે લોક અને સમસ્ત પર્વતો સ્થિર છે. જે સત્યથી ભ્રષ્ટ થઈ જાય છે તે પ્રાણીને અવશ્ય નરકમાં નિવાસ કરવો પડે છે. જે સત્યવાણી અને સત્ય કાર્યમાં સદા સંલગ્ન રહે છે તે આજ શરીરથી ભગવાનના ધામમાં જઈને ભગવદ સ્વરૂપ થઈ જાય છે. સત્યથી જ બધા ઋષિમુનિ મને પ્રાપ્ત થઈને શાશ્વત ગતિમાં સ્થિત થાય છે. સત્યથી જ રાજા યુધિષ્ઠિર સશરીર સ્વર્ગમાં ચાલ્યા ગયા. તેમણે સમસ્ત શત્રુઓને જીતીને ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું. અત્યંત દુર્લભ અને વિશુદ્ધ રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તેઓ દરરોજ 84,000 બ્રાહ્મણોને ભોજન કરાવતા અને તેમની ઈચ્છા અનુસાર પર્યાપ્ત ધનનું દાન કરતા હતા. જ્યારે એવું જાણી લેતા કે આ બધા બ્રાહ્મણોમાંથી દરેકની દરિદ્રતા દૂર થઈ ગઈ છે ત્યારે જ તે બ્રાહ્મણોને વિદાય કરતા હતા. આ બધો તેમના સત્યનો જ પ્રભાવ હતો. રાજા હરિશ્ચંદ્ર સત્યનો આશ્રય લેવાથી જ વાહન પરિવાર તથા પોતાના વિશુદ્ધ શરીર સાથે સત્યલોકમાં પ્રતિષ્ઠિત છે. એમના સિવાય બીજા પણ ઘણા રાજાઓ સિદ્ધ મહર્ષિ જ્ઞાની અને યજ્ઞ કરતા થઈ ચૂક્યા છે, જે કદી સત્યથી વિચલિત થયા નથી. તેથી સંસારમાં જે સત્યપરાયણ છે તે જ સંસારનો ઉદ્ધાર કરવામાં સમર્થ થાય છે. મહાત્મા તુલાધાર સત્ય ભાષણમાં સ્થિત છે. સત્ય બોલવાના કારણે જ આ જગતમાં તેમની બરાબરી કરનાર બીજું કોઈ નથી. એ તુલાધાર કદી અસત્ય બોલતા નથી. મોંઘી અને સસ્તી બધી પ્રકારની વસ્તુઓને ખરીદવા કે વેચવામાં તેઓ બુદ્ધિમાન છે. ખાસ કરીને સાક્ષીનું સત્ય વચન જ ઉત્તમ માનવામાં આવે છે. કેટલાય સાક્ષી સત્ય ભાષણ કરીને અક્ષય સ્વર્ગને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જે વિદ્વાન સભામાં જઈને સત્ય બોલે છે તે બ્રહ્માજીના ધામને, કે જે બીજા કોઈ પણ યજ્ઞો દ્વારા દુર્લભ છે, પ્રાપ્ત થાય છે. જે સભામાં સત્ય બોલે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. લોભ અને દ્વેષથી અસત્ય બોલવાથી મનુષ્ય રોરવ નરકમાં પડે છે. તુલાધાર સૌના સાક્ષી છે. તેઓ મનુષ્યમાં સાક્ષાત સૂર્ય જ છે. વિશેષ વાત એ છે કે લોભનો પરિત્યાગ કરવાથી મનુષ્ય સ્વર્ગમાં દેવતા થાય છે. એક મહાન ભાગ્યશાળી શુદ્ર હતો, જે કદી લોભમાં પડતો ન હતો. તે કંદમૂળ ખાઈને બજારમાં પડેલા અન્નના દાણા વીણીને તેના પર જીવન નિર્વાહ કરતો હતો. તેની પાસે બે જૂના પુરાણા વસ્ત્ર હતા તથા તે પોતાના હાથ વડે જ પાત્રનું કામ લેતો હતો. તેને કદી કોઈ વસ્તુનો લોભ ન હતો, છતાં તે બીજાનું ધન લેતો ન હતો. તેને કદી કોઈ વસ્તુનો લાભ ન હતો, છતાં તે બીજાનું ધન લેતો ન હતો. ભગવાન કહે છે, એક દિવસ તેની પરીક્ષા માટે બે નવા વસ્ત્ર લઈને હું ગયો અને નદીના કિનારે ખૂણામાં મૂકીને દૂર જઈને ઊભો રહ્યો. શુદ્રએ તે બે વસ્ત્રોને જોઈને પણ મનમાં લોભ ન કર્યો અને તે બીજા કોઈના પડ્યા હશે એવું માનીને ચૂપચાપ ઘેર ચાલ્યો આવ્યો. ત્યારે મેં એવું વિચાર્યું કે આ બહુ સામાન્ય લાભ હતો, તેથી તેણે તેના પર લોભ ન કર્યો. પરંતુ એકવાર મેં ઉમરડાના ફળમાં સોનું ભરીને તેને ત્યાં જ મૂકી દીધું. મગધ પ્રદેશ, નદીઓ, કિનારો અને નિર્જન સ્થાન ત્યાં જઈને તેણે તે અદ્ભુત ફળને જોયું. તેના પર દ્રષ્ટિ પડતા જ તે બોલી ઉઠ્યો, બસ બસ, આ તો કોઈ બનાવટ લાગે છે. અત્યારે આ ફળ લઈ લેવાથી મારી અલોભ વૃત્તિ નષ્ટ થઈ જશે. આ ધનની રક્ષા કરવામાં ઘણું કષ્ટ થાય છે. ધન અહંકારનું સ્થાન છે. જેટલો લાભ થાય છે તેટલો લોભ વધે છે. લાભથી જ લોભની ઉત્પત્તિ થાય છે. જો આ ગુણ રહિત લોભી મનુષ્યને સદા નરકમાં વાસ થાય છે. જો આ ગુણ રહિત દ્રવ્ય મારા ઘરમાં રહેશે તો મારી સ્ત્રી અને પુત્રોને ઉન્માદ થઈ જશે. ઉન્માદ કામજનિત વિકાર છે, તેનાથી બુદ્ધિમાં ભ્રમ થઈ જાય છે. ભ્રમથી મોહ અને અહંકાર ઉત્પન્ન થાય છે, તેનાથી લોભ અને ક્રોધનો પ્રાદુર્ભાવ થાય છે. આ બધાની વૃદ્ધિથી તપસ્યાનો નાશ થઈ જશે. તપસ્યાનો નાશ થતા ચિત્તને મોહમાં નાખનારી મલિનતા પેદા થશે. તે મલિનતા રૂપી સાંકળથી બંધાઈ જવાથી મનુષ્ય ફરી ઉન્નતિ કરી શકતો નથી. સત્ય નોદયેત સુરો વાતી વાસ્તથૈવ ચ ન લગેત સમુદ્રસ્તુ કુરુમો વા ધરણી યથા. સત્યેન લોકા સ્થિતંતિ સર્વે ચ વસુંધરા દરાહ સત્યાદ ભ્રષ્ટોથ યહ સત્વો અપ્યધો વાસી ભવેદ ધ્રુવમ. સત્યવાચી રતો યસ્તુ સત્ય કાર્ય રતઃ સદા સશરણેન સર્ગલોક માગ ક્યાચ્યુત તમામ વ્રજેત. સત્યેન મનુષ્ય સર્વે માં ચ ગત્વા સ્થિરાઃ સ્થિતાઃ સત્યાદ યુધિષ્ઠિરો રાજા સશરીરો દેવમ ગતાઃ. 50મો અધ્યાયનો 3-6 શ્લોક નંબર. આ પ્રમાણે વિચાર કરીને તે શુદ્ર તે ફળને ત્યાં જ રહેવા દઈને ચાલ્યો ગયો. તે સમયે સ્વર્ગના દેવતા પ્રસન્નતાથી સાધુ સાધુ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે હું એક દિગંબરનું રૂપ લઈને તેના ઘર પાસે ગયો અને લોકોને તેના ભાગ્યની વાતો કહેવા લાગ્યો. વિશેષ કરીને ભૂતકાળની વાતો કહેતો હતો. પછી લોકોને અવર જવરથી આ સમાચાર બધે પ્રસરી ગયા. આ સાંભળીને તે શુદ્રની સ્ત્રી પણ મારી પાસે આવી અને પોતાના ભાગ્ય વિશે પૂછવા લાગી. ત્યારે મેં તરત જ તેના મનની વાત કહી અને એકાંતમાં જઈને કહ્યું, મહાભાગે, વિધાતાએ આજે તારા માટે ઘણું ધન આપ્યું હતું, પરંતુ તારા પતિએ મૂર્ખતાવશ તેનો પરિત્યાગ કરી દીધો. તારા ઘરમાં ધનનો બિલકુલ અભાવ છે, તેથી જ્યાં સુધી તારો પતિ જીવિત રહેશે ત્યાં સુધી તે દરિદ્ર જ રહેશે, એમાં લેશ માત્ર શંકા નથી. માતા, તું તરત જ પોતાને ઘેર જા અને પતિને તે ધન વિશે પૂછ. આ મંગળમય વચન સાંભળીને તે પોતાના પતિ પાસે ગઈ અને તે દુઃખદ વૃતાંતની ચર્ચા કરવા લાગી. તેની વાત સાંભળીને શુદ્રને ભારે આશ્ચર્ય થયું. તે કંઈક વિચારીને પત્ની સાથે મારી પાસે આવ્યો અને એકાંતમાં મને કહ્યું, દિગંબર, કહો તમે શું કહો છો? દિગંબર બોલ્યું, તાત, તમને પ્રત્યક્ષ ધન મળ્યું હતું, તેમ છતાં તમે ત્રણખલાની જેમ અવજ્ઞાપૂર્વક તેનો ત્યાગ કરી દીધો. આવું કેમ કર્યું? એવું લાગે છે કે તમારા ભાગ્યમાં ભોગ લખ્યા જ નથી. ધનના અભાવમાં તમને જન્મથી મૃત્યુ પર્યંત પોતાનાથી અને બંધુ બાંધવોથી દુઃખ જોવા પડશે. દરરોજ લાચાર જેવી અવસ્થા ભોગવવી પડશે. તેથી તરત જ તે ધનને ગ્રહણ કરો અને નિષ્કંટક ભોગ ભોગવો. શુદ્રે કહ્યું, દિગંબર, મારે ધનની ઈચ્છા નથી. ધન તો સંસાર બંધનમાં નાખનારી જાળ છે. તેમાં ફસાયેલા મનુષ્યનો કદી ઉદ્ધાર થતો નથી. આ લોક અને પરલોકમાં પણ ધનના જે દોષ છે તે સાંભળો. ધન હોય તો ચોર, બંધુ બાંધવ તથા રાજાથી પણ ભય રહે છે. બધા મનુષ્ય તે ધનને લેવા માટે ધનવાન વ્યક્તિને મારી નાખવાની અભિલાષા રાખે છે. પછી ધન સુખનું સાધન કઈ રીતે થઈ શકે છે? ધન પ્રાણોનું ઘાતક અને પાપનું સાધક છે. ધનવાનનું ઘર કાળ અને કામાદિ દોષોનું નિવાસસ્થાન બની જાય છે. તેથી ધન દુર્ગતિનું મુખ્ય કારણ છે. દિગંબર બોલ્યો, જેની પાસે ધન હોય છે તેને જ મિત્રો મળે છે. જેની પાસે ધન છે તેના બધા ભાઈ બંધુ છે. કુળશીલ પાંડિત્ય રૂપ ભોગ યશ અને સુખ આ બધા ધનવાનને જ પ્રાપ્ત થાય છે. ધનહીન મનુષ્યને તો તેની સ્ત્રી પુત્રો પણ છોડી દે છે. પછી તેને મિત્રોની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે? જે જન્મથી દરિદ્ર છે તે ધર્મનું અનુષ્ઠાન કઈ રીતે કરી શકે? સ્વર્ગ પ્રાપ્તિ માટે ઉપકારક જે યજ્ઞ કાર્ય તથા તળાવ ખોદાવવા વગેરે જે સાત્વિક કાર્યો છે તે પણ ધન વિના થઈ શકતા નથી. દાન તો સંસારના લોકો માટે સ્વર્ગની સીડી છે, પરંતુ નિર્ધન વ્યક્તિ દ્વારા તેની પણ સિદ્ધિ થવી અસંભવ છે. વ્રત વગેરેનું પાલન, ધર્મોપદેશ વગેરેનું શ્રવણ, પિતૃયજ્ઞ વગેરેનું અનુષ્ઠાન તથા તીર્થ સેવન, આ બધા શુભ કર્મ ધન વિના થઈ શકતા નથી. રોગોનું નિવારણ, પથ્યનું સેવન, ઔષધિનો સંગ્રહ, પોતાના શરીરની રક્ષા તથા શત્રુઓ પર વિજય વગેરે કાર્ય પણ ધન દ્વારા જ સિદ્ધ થાય છે. તેથી જેની પાસે વધારે ધન હોય તેની ઈચ્છાનુસાર ભોગ પ્રાપ્ત થઈ શકે છે. ધન હોય તો દાન કરીને તમે શીઘ્ર સ્વર્ગ પ્રાપ્ત કરી શકો છો, શુદ્રે કહ્યું. કામનાઓનો ત્યાગ કરવાથી જ સમસ્ત વ્રતોનું પાલન થઈ જાય છે. ક્રોધ છોડી દેવાથી તીર્થોનું સેવન થઈ જાય છે. દયા જ જપતુલ્ય છે, સંતોષ જ શુદ્ધ ધન છે, અહિંસા જ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે, શિલોક્ષ વૃત્તિ જ ઉત્તમ જીવિકા છે, શાકપાનનું ભોજન જ અમૃત સમાન છે, ઉપવાસ જ ઉત્તમ તપસ્યા છે, સંતોષ જ મારા માટે બહુ મોટો ભોગ છે, કોળીનું દાન જ મારા જેવી વ્યક્તિ માટે મહાદાન છે, પરાઈ સ્ત્રી માતા અને પરાયું ધન માટી બરાબર છે, પરાઈ સ્ત્રી સર્પિણી સમાન ભયંકર છે, આજ મારો યજ્ઞ છે, ગુણ નિધે આજ કારણે હું તે ધનને ગ્રહણ કરતો નથી. આ હું સત્ય કહી રહ્યો છું. કીચડ લગાડીને ધોવા કરતા દૂરથી તેનો સ્પર્શ ન કરવો જ શ્રેષ્ઠ છે. શ્રી ભગવાન કહે છે, નરશ્રેષ્ઠ, તે શુદ્રના પ્રમાણે કહેતા જ દેવતાઓએ તેના મસ્તક પર પુષ્પ વૃષ્ટિ કરી. દેવતાઓના વાજિંત્ર વાગી ઉઠ્યા. તરત જ આકાશમાંથી વિમાન આવી પહોંચ્યું. દેવતાઓએ કહ્યું, ધર્માત્મન, આ વિમાન પર બેસો અને સત્યલોકમાં જઈને દિવ્ય ભોગોનો ઉપભોગ કરો. તમારા ઉપભોગ કાળનું કોઈ પરિમાણ નથી. અનંત કાળ સુધી તમારે પુણ્યનું ફળ ભોગવવાનું છે. દેવતાઓની વાત સાંભળીને શુદ્રે કહ્યું, આ દિગંબરને આવું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? આના રૂપમાં ભગવાન વિષ્ણુ, શિવ, બ્રહ્મા, શુક્ર અથવા બૃહસ્પતિ આમનામાંથી તો કોઈ નથી ને? અથવા મને ઠગવા માટે સાક્ષાત ધર્મ સ્વયં તો અહીં આવ્યા નથી ને? શુદ્રના આવા વચન સાંભળીને દિગંબરના રૂપમાં ત્યાં હાજર રહેલો હું હસીને બોલ્યો, મહામુને, હું સાક્ષાત વિષ્ણુ છું, તમારા ધર્મને જાણવા માટે અહીં આવ્યો હતો. હવે તમે પરિવાર સહિત વિમાન પર બેસીને સ્વર્ગમાં જાઓ. ત્યાર પછી તે શુદ્ર દિવ્ય આભૂષણ અને દિવ્ય વસ્ત્રોથી સુશોભિત થઈને તરત જ પરિવાર સહિત સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ પ્રમાણે તે શુદ્ર પરિવારના બધા લોકો લોભનો ત્યાગ કરવાથી સ્વર્ગમાં ગયા. બુદ્ધિમાન તુલાધાર ધર્માત્મા છે, તેઓ સત્ય ધર્મમાં પ્રતિષ્ઠિત છે. તેથી દેશાંતરમાં થનારી વાતો પણ તેમને જ્ઞાત થઈ જાય છે. તુલાધાર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ દેવલોકમાં પણ નથી. જે મનુષ્ય બધા ધર્મોમાં પ્રતિષ્ઠિત થઈને આ પવિત્ર ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તેના અનેક જન્મોના પાપ તરત નષ્ટ થઈ જાય છે. એકવાર પાઠ કરવાથી તેના બધા યજ્ઞોનું ફળ મળી જાય છે. તે સંસારમાં શ્રેષ્ઠ અને દેવતાઓનો પણ પૂજ્ય થાય છે, વ્યાસજી કહે છે. ત્યાર પછી મુક, ચાંડાળ વગેરે બધા ધર્માત્મા પરમધામ જવાની ઈચ્છાથી ભગવાન પાસે આવ્યા. તેમની સાથે તેમની સ્ત્રીઓ તથા અન્ય પરિવારના લોકો પણ હતા. એટલું જ નહીં, તેમના ઘરની આજુબાજુના જીવ જંતુ કીડા મકોડા હતા, તે પણ દેવ સ્વરૂપ થઈને તેમની પાછળ પાછળ જવા માટે ત્યાં ઉપસ્થિત હતા. તે સમયે દેવતા, સિદ્ધ અને મહર્ષિઓ ધન્ય ધન્યના પોકારો કરતા રહીને પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. વિમાનમાં અને અંતરિક્ષમાં દેવતાઓના નગારા વાગવા લાગ્યા. તે બધા મહાત્માઓ પોતપોતાના વિમાનો પર આરૂઢ થઈને વિષ્ણુ ધામમાં ગયા. બ્રાહ્મણ નરોત્તમે આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભગવાન જનાર્દનને કહ્યું, હે દેવેશ, હે મધુસૂદન, મને કોઈ ઉપદેશ આપો. શ્રી ભગવાન બોલ્યા, તાત, તમારા માતા પિતા શોકથી વ્યાકુળ છે, તેમની પાસે જાઓ. તેમની યત્નપૂર્વક આરાધના કરીને તમે શીઘ્ર મારા ધામમાં જશો. માતા પિતા સમાન દેવતા દેવલોકમાં પણ નથી. તેમણે શૈશવ કાળમાં તમારું સદા પાલન કર્યું છે. આ શરીર માતા પિતા દ્વારા મળ્યું છે. માતા પિતાએ તમને જ્ઞાન આપ્યું છે. ચરાચર પ્રાણીઓમાં અને ત્રિલોકમાં માતા પિતા સમાન પૂજ્ય કોઈ નથી, વ્યાસજી કહે છે. ત્યાર પછી દેવતાઓ મુક, ચાંડાળ, પતિવ્રતા, શુભા, તુલાધાર, વૈશ્ય, સજ્જના, દ્રોહક અને વૈષ્ણવ સંત આ પાંચે મહાત્માઓને સાથે લઈને પ્રસન્નતાપૂર્વક ભગવાનની સ્તુતિ કરતા રહીને વૈકુંઠ ધામમાં ગયા. તે બધા અચ્યુત સ્વરૂપ થઈને બધા લોકની ઉપર સ્થિત થયા. નરોત્તમ બ્રાહ્મણે પણ યત્નપૂર્વક માતા પિતાની આરાધના કરીને થોડા સમયમાં જ કુટુંબ સહિત ભગવદ્ ધામને પ્રાપ્ત કર્યું. શિષ્યગણ, આ પાંચ મહાત્માઓનું પવિત્ર ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું. જ્યાંનો પાઠ અથવા શ્રવણ કરશે તેની કદી દુર્ગતિ થશે નહીં, તે બ્રહ્મહત્યા વગેરે પાપોથી કદી લિપ્ત થઈ શકતો નથી. મનુષ્ય કરોડો ગોદાન કરીને જે ફળને પ્રાપ્ત થાય છે, પુષ્કર તીર્થ અને ગંગાજીમાં સ્નાન કરીને તેને જે ફળની પ્રાપ્તિ થાય છે, તેવું જ ફળ એકવાર આ ઉપાખ્યાન સાંભળવાથી મળી જાય છે. અધ્યાય 41મો પૂરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.